વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 17મો સર્ગ. શ્રીરામના આશ્રમમાં શૂર્પણખાએ આવવું, એમનો પરિચય જાણો અને પોતાનો પરિચય આપીને એમને પોતાની પત્ની રૂપે ગ્રહણ કરવા માટે અનુરોધ કરવો. સ્નાન કરીને શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય એ ગોદાવરી તટેથી પોતાના આશ્રમમાં પાછા આવ્યા. એ આશ્રમમાં આવીને લક્ષ્મણ સહિત શ્રીરામે પૂર્વાહળ કાળના હોમ પૂજન વગેરે કાર્ય પૂરા કર્યા. પછી એ બંને ભાઈ પર્ણશાળામાં આવીને બેઠા. ત્યાં સીતાની સાથે તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. એ દિવસોમાં મોટા મોટા ઋષિમુનિઓ આવીને ત્યાં એમનો સત્કાર કરતા હતા. પર્ણશાળામાં સીતાની સાથે બેઠેલા મહાબાહુ શ્રી રામચંદ્રજી ચિત્રાની સાથે બિરાજમાન ચંદ્રમા જેવા શોભી રહ્યા હતા. તેઓ પોતાના ભાઈ લક્ષ્મણની સાથે ત્યાં જાત જાતની વાતો કરતા હતા. જ્યારે શ્રી રામચંદ્રજી લક્ષ્મણની સાથે વાતચીત કરી રહ્યા હતા એ સમયે એક રાક્ષસી ઓચિંતા એ સ્થાને આવી પહોંચી. એ દસમુખ રાક્ષસ રાવણની બહેન શૂર્પણખા હતી. એણે ત્યાં આવીને દેવતાઓના જેવા મનોહર રૂપ ધારણ ધરાવતા શ્રી રામચંદ્રજીને જોયા. એમનું મુખ તેજસ્વી, ભુજાઓ લાંબી અને નેત્ર પ્રફુલ્લ કમળદળ જેવા વિશાળ અને સુંદર હતા. તેઓ હાથીની જેમ મંદગતિએ ચાલતા હતા. એમણે મસ્તક પર જટામંડળ ધારણ કરી રાખ્યું હતું. પરમ સુકુમાર, મહાન બળશાળી, રાજોચિત લક્ષણોથી યુક્ત નીલકમળ જેવી શ્યામ કાંતિથી શોભતા, કામદેવ જેવું સૌંદર્ય ધરાવતા તથા ઇન્દ્ર જેવા તેજસ્વી શ્રીરામને જોતા જ આ રાક્ષસી કામથી મોહિત થઈ ગઈ. શ્રીરામનું મુખ સુંદર હતું અને શૂર્પણખાનું મુખ તદ્દન કદરૂપું અને બેડોળ હતું. એમનો મધ્યભાગ કટિપ્રદેશ અને ઉદર ક્ષીણ હતો, પરંતુ શૂર્પણખા બેડોળ અને મોટા પેટવાળી હતી. શ્રીરામની આંખો મોટી મોટી હોવાને કારણે મનોહર હતી, પરંતુ એ રાક્ષસીની આંખો કદરૂપી અને બિહામણી હતી. શ્રી રઘુનાથજીના કેશ સુવાળા અને સુંદર હતા, પરંતુ એ નિશાચરીના માથાના વાળ તાંબા જેવા લાલ હતા. શ્રીરામનું રૂપ ઘણું પ્રિય લાગતું હતું, પરંતુ શૂર્પણખાનું રૂપ બીભત્સ અને વિકરાળ હતું. શ્રી રામચંદ્રજી મધુર સ્વરમાં બોલતા હતા, પરંતુ એ રાક્ષસી ભૈરવનાદ કરનારી હતી. આ શ્રીરામ જોવામાં સૌમ્ય અને સદા નિત નવા તરુણ હતા, પરંતુ પેલી નિશાચરી ક્રૂર અને હજારો વર્ષની ઘરડી હતી. આ સરળતાથી વાત કરનારા અને ઉદાર હતા, પરંતુ પેલીની વાતોમાં કુટિલતા ભરેલી હતી. આ ન્યાયોચિત સદાચારનું પાલન કરનારા હતા અને પેલી અત્યંત દુરાચારિણી હતી. શ્રી રામ દેખાવે પ્રિય લાગતા હતા અને શૂર્પણખાને જોતા જ ધૃણા ઉપજતી હતી. પછી પેલી રાક્ષસી કામ ભાવમાં મગ્ન થઈને મનોહર રૂપ બનાવીને શ્રીરામની પાસે આવી અને બોલી. તપસ્વીના વેશમાં મસ્તક પર જટા ધારણ કરેલા, સાથે પત્નીને લઈને અને હાથમાં મનુષ્ય બાણ ધારણ કરીને આ રાક્ષસોના પ્રદેશમાં તું ક્યાંથી આવી ચડ્યો? અહીં તારા આવવાનું શું પ્રયોજન છે? એ બધું મને સાચે સાચું જણાવ. રાક્ષસી શૂર્પણખાએ આવું પૂછતા શત્રુને સંતાપ આપનારા શ્રી રામચંદ્રજીએ પોતાના સરળ સ્વભાવના કારણે બધું જ કહેવાની શરૂઆત કરી. દેવી, દશરથ નામે પ્રસિદ્ધ એક ચક્રવર્તી રાજા થઈ ગયા, જે દેવતાઓ જેવા પરાક્રમી હતા. હું એમનો જ્યેષ્ઠ પુત્ર છું અને લોકોમાં રામ નામે જાણીતો છું. આ મારા નાના ભાઈ લક્ષ્મણ છે, જે હંમેશા મારી આજ્ઞાને અધીન રહે છે, અને મારી પત્ની છે, જે વિદેહરાજ જનકની પુત્રી તથા સીતા નામે પ્રસિદ્ધ છે. મારા પિતા મહારાજ દશરથ અને માતા કૈકેયીની આજ્ઞાથી પ્રેરાઈને હું ધર્મપાલનની ઈચ્છાથી, ધર્મરક્ષાના જ ઉદ્દેશ્યથી આ વનમાં નિવાસ કરવા માટે અહીં આવ્યો છું. હવે હું તારો પરિચય પ્રાપ્ત કરવા ઈચ્છું છું. તું કોની પુત્રી છે? તારું નામ શું છે? અને તું કોની પત્ની છે? તારું અંગ એટલું મનોહર છે કે તું મને કોઈ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી રાક્ષસી લાગે છે. અહીં શા માટે આવી છે એ સાચે સાચું જણાવ. શ્રી રામચંદ્રજીની આ વાત સાંભળીને એ રાક્ષસી કામ પીડિત થઈને બોલી, શ્રીરામ, હું બધું જ સાચે સાચું કહી રહી છું, તું મારી વાત સાંભળ. મારું નામ શૂર્પણખા છે અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી રાક્ષસી છું. હું સમસ્ત પ્રાણીઓના મનમાં ભય ઉત્પન્ન કરીને આ વનમાં એકલી ફરું છું. મારા ભાઈનું નામ રાવણ છે. સંભવ છે કે એનું નામ તારા કાન સુધી પહોંચ્યું હોય. રાવણ વિશ્રવા મુનિનો વીર પુત્ર છે, એ વાત પણ તારા કાને પડી હશે. મારો બીજો ભાઈ કુંભકર્ણ છે, જેની નિંદ્રા સદાય વધતી રહે છે. મારા ત્રીજા ભાઈનું નામ વિભીષણ છે, પરંતુ એ ધર્માત્મા છે. રાક્ષસોના આચાર વિચારનું એ કદી પાલન કરતો નથી. યુદ્ધમાં જેઓ પોતાના પરાક્રમથી પ્રસિદ્ધ છે એ ખરદૂષણ પણ મારા ભાઈ જ છે. શ્રીરામ, બળ અને પરાક્રમમાં હું મારા એ બધા ભાઈઓથી ચડિયાતું છું. તમારા પ્રથમ દર્શનથી જ મારું મન તમારામાં આસક્ત થઈ ગયું છે. અથવા તમારું રૂપ સૌંદર્ય અપૂર્વ છે. આજ સુધી દેવતાઓમાં પણ કોઈનું આવું રૂપ જોવામાં આવ્યું નથી. તેથી આ અપૂર્વ રૂપના દર્શનથી હું તમારા પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છું. એ જ કારણ છે કે હું તમારા જેવા પુરુષોત્તમ પ્રત્યે પતિની ભાવના લઈને અત્યંત પ્રેમથી તમારી પાસે આવી છું. હું પ્રભાવ, ઉત્કંઠ ભાવ, અનુરાગ અથવા મહાન બલ પરાક્રમથી સંપન્ન છું અને મારી ઈચ્છા તથા શક્તિથી સમસ્ત લોકમાં વિચરી શકું છું. તેથી હવે તમે દીર્ઘકાળ માટે મારા પતિ બની જાઓ. આબળા સીતાને લઈને શું કરશો? એ તો વિકારયુક્ત અને કદરૂપી છે, તેથી તમારે યોગ્ય નથી. હું જ તમારા અનુરૂપ છું, તેથી મને તમારી પત્ની રૂપે જુઓ. આ સીતા મારી દ્રષ્ટિએ કદરૂપી, હલકી, વિકૃત, અંદર ઘૂસી ગયેલા પેટવાળી અને માનુષી છે. હું આને તમારા આ ભાઈ સહિત ખાઈ જઈશ. પછી તમે કામ ભાવથી મારી સાથે પર્વતના શિખરો અને વિવિધ પ્રકારના વનોની શોભા જોતા રહીને દંડકારણમાં વિહાર કરજો. શૂર્પણખા નામ કહેવાથી વાતચીત કરવામાં કુશળ કુકુત્સ કુલભૂષણ શ્રી રામચંદ્રજી જોર જોરથી હસવા લાગ્યા. પછી એમણે મત નેત્રોની નિશા ચરીને આમ કહેવું શરૂ કર્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 17મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.